આઝાદી એટલે મનપસંદ કરવું, પણ લત એ મનપસંદ નથી. લત એ તો મજબૂરી છે. જે માણસ લત વગર રહી શકતો નથી એ બહારથી સ્વતંત્ર દેખાય પણ અંદરથી બંધાયેલો હોય છે. એક નશો છોડવો એટલે કંઈ ગુમાવવું નહીં, પણ આત્મસન્માન, સ્વાસ્થ્ય, સમય અને સપનાઓ પાછા મેળવવા. નશો તમને થોડી વાર માટે સારી લાગણી આપી શકે છે, પણ તમારું ભવિષ્ય ચૂપચાપ ચોરી લે છે. જ્યારે તમે હું આજે નહીં કરું કહો છો, ત્યારે તમે લતને નો અને તમારા જીવનને યસ કહો છો. મિત્રો, યાદ રાખીએ, ટ્રુ ફ્રીડમ ઇઝ નોટ ડુઈંગ વોટ એવર યુ વોન્ટ. ટ્રુ ફ્રીડમ ઇઝ નોટ નીડિંગ એનીથિંગ ટુ સર્વાઈવ. આજે એક નિર્ણય લઈએ લતથી મુક્ત થવાનો, કારણ કે ફ્રીડમ ફ્રોમ એડિક્શન ઇઝ અ ટ્રુ ફ્રીડમ.